જેમ પ્રહલાદજી છે હિરણ્યકશિપુના કુલમાં પેદા થયા, પણ પ્રભુએ પ્રહલાદજી ઉપર કૃપા કરવા માટે હિરણ્યકશિપુ સામે નથી જોયું. ઓ તારો બાપ તો જો 420 છે, તું મોટો ભગત બનીને મારી સામે આવે છે, એમ પ્રભુએ કોઈ જાતનો કટાક્ષ નથી કર્યા. ન બલિરાજાના સાથે એવી જાતનો વ્યવહાર કર્યો કે તું રાક્ષસોનો રાજા, અસુરોનો રાજા થઈને બેઠો છો, તું મોટો ભગત થઈને મારી સામે આવી રહ્યો છે, જરૂર કંઈક ગોટાળો છે. પ્રભુએ એવો વ્યવહાર નથી કર્યો. એટલે પ્રભુની કૃપા જે છે એ જીવને જોઈને થાય છે, કુલને જોઈને નથી થઈ રહી. જીવ યદી શુદ્ધ છે, પુષ્ટિનો છે, દૈવી છે, તો એના અનુકૂળ એને અવસર પ્રાપ્ત થવો જોઈએ. જીવ યદી શુદ્ધ નથી તો ભલે ગમે તેટલા ઉત્તમ કુલમાં છે તે છતાં પણ એને માર્ગમાં અધિકાર પ્રાપ્ત નહીં થવો જોઈએ. અહીંયા સુધી આ ગ્રંથ ઉપલબ્ધ છે. શ્રી મહાપ્રભુજીએ જે રીતે આ ગ્રંથને આરંભ કર્યો તે અનુસાર હજી આ ગ્રંથમાં આટલા વિષયોનું નિરૂપણ આપણને પ્રાપ્ત થવું જોઈતું હતું. પ્રવાહ માર્ગી જીવના દેહ અને એની ક્રિયાઓનું નિરૂપણ, પ્રવાહ સર્ગનું નિરૂપણ અને પ્રવાહ ફલનું નિરૂપણ, મર્યાદા માર્ગ સંબંધી પૂરેપૂરું નિરૂપણ આ ગ્રંથની અંદર થવું જોઈતું હતું. પરંતુ શ્રી મહાપ્રભુજી આ ગ્રંથ યા તો પૂર્ણ નથી કરી શક્યા, અથવા તો પૂર્ણ કર્યો હશે તો આપણને એ ઉપલબ્ધ નથી થયો. આપણને એનો મતલબ આ ગ્રંથના જે પ્રાચીનમાં પ્રાચીન વ્યાખ્યાકાર છે એ શ્રી ગોકુલનાથજી છે, એટલે શ્રી ગોસાઈજીના ચતુર્થલાલજી, એમને પણ આ ગ્રંથ આટલો જ ઉપલબ્ધ થયો છે. એટલે એ વાતમાં આપણે નક્કી નથી કહી શકતા કે શું ખરેખર આચાર્યચરણ આ ગ્રંથને પૂર્ણ કરી શક્યા હતા કે નહીં, યા કર્યા હોય તો તે વખતે એ ગ્રંથ છે લુપ્ત થઈ ગયો હોય, આ કોઈ પણ શક્યતા છે. પરંતુ આપણું સૌભાગ્ય એટલું છે કે પ્રવાહી જીવનું પ્રવાહી જાણે અને મર્યાદા જીવનું મર્યાદા જીવ જાણે. પુષ્ટિજીવ સંબંધી સંપૂર્ણ નિરૂપણ આચાર્યચરણના શબ્દોમાં આ ગ્રંથમાં આપણને ઉપલબ્ધ થઈ જાય છે. એટલે એ નિરૂપણને જોઈને આપણા પુષ્ટિમાર્ગીઓ જે એવી આસ્થા ધરાવે છે કે હું પુષ્ટિજીવ છું, પુષ્ટિમાર્ગી છું અને પુષ્ટિમાર્ગને અનુસરીને કૃતાર્થ થવા ઈચ્છું છું, એમણે આ નિરૂપણને લક્ષ્યમાં રાખીને પોતાની અવસ્થા કઈ રીતે આનાથી વધારે શ્રેષ્ઠ થાય, એટલે ક્રિયાત્મિકા ભગવત સેવા સ્મરણ કરતા હોઈએ તો કેમ સમજપૂર્વક આપણે એ કરી શકીએ, કેમ એને પ્રેમપૂર્વક કરી શકીએ, એવી જાતની કૃપા પ્રભુ આપણા ઉપર ઓર વધુ કરે, એવી જાતનો પ્રયાસ પણ આપણા તરફથી વધારામાં વધારે થાય, એવી જાતની મનોકામના આપણે બધાએ સેવવી જોઈએ. સાથે સાથે જે જે પ્રકારના સંગથી, જે પ્રકારના વ્યવહારથી કે જે પ્રકારની ફલમાં આસક્તિથી આપણે પુષ્ટિ માર્ગથી ચલિત થઈ શકીએ છીએ, એવા વ્યક્તિનો સંગ, એવી ફલની આસક્તિ અને એ પ્રકારની પ્રવાહી કે મર્યાદા માર્ગી ક્રિયાઓ કે સાધનાઓ એને ઓળખી અને આપણે એનાથી મુક્ત થવાનો પ્રયાસ કરવો જોઈએ, એ મુખ્ય રૂપથી આ ગ્રંથનો સંદેશ છે. અહીંયા આપણે જે 3 દિવસના નિરૂપણમાં થોડો ઘણો જે વિચાર કર્યો છે એ વિચાર કોઈ પૂર્ણ નથી, કેમ કે પ્રાચીન આચાર્યોએ શ્રી ગોકુલનાથ પ્રભુચરણ, પુરુષોત્તમજી, શ્રી કલ્યાણરાયજી, આ બધા પ્રાચીન આચાર્યોએ આના ઉપર ઘણું બધું લખ્યું છે. શ્રી મહાપ્રભુજીના એક એક અક્ષર શબ્દને વિસ્તારથી સમજાવ્યા છે. એટલે આનાથી જ તમે સંતુષ્ટ નહીં થઈ જતા કે આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથ સમજી લીધો. સમજ્યો નથી, એનો પરિચય પ્રાપ્ત કર્યો છે. પરિચય પ્રાપ્ત કરીને આપણી એ ઉત્કંઠા સતત રહેવી જોઈએ કે તો શ્રી ગોકુલનાથજીએ આના એક એક શબ્દને કેવા સમજાવ્યા છે એને આપણે વિચારીએ. શ્રી પુરુષોત્તમજી, શ્રી કલ્યાણરાયજી આના કેટલા કેટલા ભાવો પ્રકટ કર્યા છે, કેટલા તાત્પર્ય આપણને સમજાવ્યા છે એનો પણ આપણે વિચાર કરીએ. અને આજની તારીખમાં આપણા સૌભાગ્યથી આ બધા ગ્રંથો સંસ્કૃતમાં જ નહીં પરંતુ હિન્દી ગુજરાતી જેવી આપણે બધા સમજી શકીએ અને વ્રજભાષા જેવી સરળ ભાષામાં ઉપલબ્ધ છે, આ બધાના અનુવાદો પણ ઉપલબ્ધ છે, વિવેચન પણ ઉપલબ્ધ છે, તો એ બધાનું અવલોકન કરીને આના વિચારની અંદર આના અર્થ છે એને સમજવાના અંદર આપણા બધાનો પ્રયાસ વધે. કેવલ આ જ ગ્રંથ નહીં, આ જ રીતે તમે બધા, આપણે બધા, તમે શું, આપણે બધા જ આ શ્રી મહાપ્રભુજીના જે 16 ગ્રંથો છે એ ગ્રંથોને આપણે બેસીને વિચારીએ, સમજીએ અને એમની કૃપાથી એને અનુસરવામાં તત્પર થઈએ એવી આપણે અભ્યર્થના કરીએ. અને મને એમ છે કે બધા આપણે થાકી ગયા છીએ, તો અહીંયા આપણે ગ્રંથને વિરામ આપીએ અને ઘરે જઈને પ્રસાદ લઈને સૂઈ જઈએ. આશ્રયનું પદ બોલીએ. દડઈને ચરણન કેરો ભરોસો, દડઈને ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિહન, સબ જગ માજ અંધેરો ભરોસો, દડઈને ચરણન કેરો. સાધન ઓર નહી કલી મેં વાસુ હોય નહીં.